દીક્ષિત રાજા છે એ પણ ભક્ત પરંપરામાં રહ્યા, તેમ છતાં પણ એમને અહંકાર થઈ ગયો રાજા બન્યા એટલે. તે વખતે એમને ઋષિજે ત્યાં ધ્યાનમગ્ન હતા, એમના ગળામાં મરેલો સર્પ નાખી દીધો, ત્યારે શૃંગી દ્વારા એમને શાપ અપાવવામાં આવ્યો અને 7 દિવસમાં એમનું મૃત્યુ થશે એવો શાપ મળ્યો. એનાથી પણ એમનો અહંકાર છે એ દૂર થયો અને દૈન્ય એમના અંદર આવ્યું. અર્જુનનું દૃષ્ટાંત પણ ગઈકાલે આપણે જોયું હતું. તો આવી રીતનો ભગવત લીલામાં કે જે નિત્યમુક્ત જેવા સિદ્ધ કક્ષાના જીવો છે એમને પણ જ્યારે અહંકાર થઈ જાય છે તો પ્રભુએ અહંકારને એમની ભક્તિમાં દોષ માને છે અને એ દોષને દૂર કરવા માટે પ્રભુ આવી જાતની લીલા કરે છે. તે સિવાય જ્યાં કોઈ અન્યાશક્તિ કે અહંકાર જેવું કંઈ દેખાતું નથી, તેમ છતાં પણ નિરપરાધ કોઈ વ્યક્તિ છે એને પણ આવી શિક્ષા થઈ હોય એવું જોવા મળે છે, જે ઇન્દ્રદ્યુમ્ન રાજા ગજેન્દ્રના પ્રસંગમાં, ભાગવતમાં તમે વિસ્તારથી કથા છે જોઈ લેજો, કે ઇન્દ્રદ્યુમ્ન રાજા છે, અગસ્ત્ય મુનિ છે, એમનો સત્કાર નહીં કરી શક્યા. અગસ્ત્ય મુનિએ એમને શાપ આપ્યો. હવે કોઈ વ્યક્તિ ભગવત ભજન કરી રહ્યો છે અને એને તમે એપોઇન્ટમેન્ટ લીધા વગર ત્યાં પહોંચી જાઓ અને એ જો તમારો સત્કાર ન કરી શકે તો એમાં કોનો ગુનો? હું તમારા ઘરે છડી સવારીએ આવ્યો, લાવો દાન, લાવો દાન, લાવો. તમે ઘરમાં તાળું મારીને કોઈ બીજે ક્યાંક ગયા હો અને હું એકદમ બારવટિયાની જેમ આવીને દરવાજો ખટખટાવું તમારો, તો એમાં તમારો ગુનો? હું તમને શાપ આપું કેમ હતા નહીં હું આવ્યો ત્યારે? એમાં તમારો શું વાંક? મને જો આવું જ હતું તો મને પહેલાં નોટિસ આપવી જોઈતી હતી કે હું આવવાનો છું, આવી જ રહ્યો છું. પરંતુ એવી નોટિસ વગર ત્યાં આવી ગયા અને અગસ્ત્ય મુનિ છે એમનો સત્કાર નહીં કરી શક્યા તો પણ એમને શાપ આપી દીધો. તો અહીંયા આપણા મનમાં એમ પ્રશ્ન થાય કે ન તો અન્યાશક્તિ દેખાઈ રહી છે, ન કોઈ અહંકાર દેખાઈ રહ્યો છે, તો શું કામ બિચારાને શાપ દઈ દીધો? એનું મુખ્ય કારણ છે માર્ગ સ્થાપન. માર્ગ સ્થાપન એટલે કોઈક નીતિ સિદ્ધાંત આપણા જેવા લોકોને સમજાવવો છે કે અજ્ઞાનતાથી પણ કોઈ અપરાધ કે અનાદર કે તિરસ્કાર કોઈનો ન થઈ જાય એ સાવધાની આપણે બધાએ રાખવી જોઈએ. એ દોષને દોષ તરીકે આપણે સમજીએ અને આપણા વ્યવહાર ઉપર અંકુશ રાખીએ, અગમચેતી રાખીએ. એ દૃષ્ટિથી પ્રભુએ આ જાતની લીલા અને શાપ અપાવ્યા છે. તો આ બધા દૃષ્ટાંતો છે કે જેનાથી આપણે સમજી શકીએ કે પુષ્ટિજીવો આ સૃષ્ટિમાં આવી ગયા પછી પણ લીલામાં રહેલા જીવો કઈ કઈ રીતે કયા કયા કારણોથી ફરી ફરીને પાછા અહીંયા આવે છે, આ વાતને અહીંયા સમજવી. હવે પુષ્ટિનું જે વિશેષ ફલ છે એ આપણે જોયું કે ભગવાન એ પુષ્ટિજીવને ફલરૂપમાં પ્રાપ્ત થાય છે. ભગવાન એ વહી ફલમ, ભગવાન સ્વયં પુષ્ટિજીવના ફલરૂપે પ્રાપ્ત થાય છે. ફલ પ્રાપ્તિના બે પ્રકાર છે. એક તો ભક્તના ઘરમાં બાહ્ય પ્રભુનું પ્રાકટ્ય છે અને બીજું ભક્તના હૃદયમાં અથવા આંતર પ્રાકટ્ય છે. જે ભક્તને ભગવાન જે જાતનું સૌભાગ્ય પ્રદાન કરવા ઈચ્છે છે, કોઈકને આંતર અને બાહ્ય બંને કરાવવા ઈચ્છે છે, કોઈકને કેવલ આંતર કરાવે છે, કોઈકને કેવલ બાહ્ય કરાવે છે, આ પ્રભુની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. જેમ જ્યાં સુધી પ્રભુ વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી ભક્તોને આંતર બાહ્ય બંને અનુભૂતિ થતી હતી. કેવી રીતે? કે જ્યારે પ્રભુ વ્રજમાં ગોચારણ માટે પધારતા ગામ છોડીને ગોકુલમાંથી, તે વખતે પ્રભુની યાદમાં વ્રજભક્તો આખો દિવસ વિતાવતા કે હવે પાછા સાંજે ક્યારે પધારશે, ક્યારે પધારશે. ત્યારે પ્રભુનો વ્રજમાંથી પધારીને વનમાં પધાર્યા છે ત્યારે વનમાં અત્યારે ભોજન કરતા હશે, અત્યારે ખેલતા હશે, અત્યારે ગાયોને બોલાવતા હશે. એ રીતે એ ચિંતનની અંદર ભક્તો પોતાના અંતરમાં જ પ્રભુનો એ વનની લીલાનો અનુભવ કરી રહ્યા છે. આ અંતરાનુભૂતિ છે એમની. અને જ્યારે પ્રભુ વનમાંથી વ્રજમાં પધારે છે તે વખતે પ્રભુના બાહ્ય સ્વરૂપનો એમને દર્શન થઈ રહ્યું છે. તો બાહ્ય અને આંતર બંને અનુભૂતિ જ્યાં સુધી પ્રભુ વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી વ્રજવાસીઓને થતી રહી હતી. પણ જે વખતે પ્રભુ વ્રજ છોડીને મથુરા દ્વારકા પધારી ગયા તે વખતે પછી વ્રજભક્તોને પ્રભુની બાહ્યાનુભૂતિ ન રહી. પછી માત્ર એમણે જેટલા વર્ષે કે જેટલો સમય પ્રભુ ત્યાં બિરાજ્યા એના જે કંઈ પણ સંસ્મરણો છે એને વાગોડતા વાગોડતા એમણે આખું જીવન વ્યતીત કર્યું. તે એક વખત ખાલી કુરુક્ષેત્રમાં જ્યારે ગ્રહણ થયું અને ત્યારે પ્રભુ પણ દ્વારકાથી પધાર્યા ત્યારે વ્રજભક્તો એમને ફરી પાછા મળ્યા. તે પછી ફરીથી ક્યારે પ્રભુને વ્રજભક્તો મળ્યા નથી. તો આ પ્રભુની ઈચ્છા છે કે જેમને આંતરબાહ્ય બંને અનુભૂતિ કરાવી છે એમને ક્યારેક પ્રભુ એમ પણ ઈચ્છી શકે છે કેવલ એમને આંતરાનુભૂતિ કરાવવી છે. કોઈક જીવને આંતરાનુભૂતિ કરાવી છે કેવલ, તો હવે બાહ્યાનુભૂતિ પણ પ્રભુ કરાવવાની ઈચ્છા રાખે છે. એમ આ વ્યવહાર છે કે આ નિર્ણય છે પ્રભુ ઉપર રહે છે, એમાં આપણા સંકલ્પો કે આપણી યોગ્યતા એનો કોઈ વિચાર આપણે નથી કરી શકતા. તો પ્રભુનું ફલરૂપતા આંતર અને બાહ્ય બંને છે. પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે જે પુષ્ટિ માર્ગીને પોતાના ઘરમાં પ્રભુને પધરાવવાનું સૌભાગ્ય મળ્યું છે એમને પ્રભુની સેવા સમયે પ્રભુની બાહ્ય અનુભૂતિ પણ છે, ફલરૂપ પ્રભુનો અનુભવ થાય છે, અને જ્યારે અનવસરથી ઉત્થાપનનો સમય છે તે વખતે એને પ્રભુના વિપ્રયોગનો અનુભવ આંતરાનુભૂતિના રૂપમાં પણ થતો રહે છે. એમ સંયોગ અને વિપ્રયોગ, આંતરાનુભૂતિ અને બાહ્યાનુભૂતિ, આ બંને જે ભગવત સેવા ઘરમાં કરે છે એમને એ ફલરૂપતાનો અનુભવ થતો રહે છે. એટલે ચતુશ્લોકીમાં પુષ્ટિમાર્ગીના મોક્ષ શું એનું નિરૂપણ કરતા મહાપ્રભુજી કહે છે, સ્મરણમ ભજનમ ચાપી નત્યાજ્યમ ઇતિ મે મતિ. સ્મરણ અને સેવા આ બંને સતત ચાલતી રહે એ પુષ્ટિજીવનો મોક્ષ છે. આનાથી વિશેષ બીજો કોઈ મોક્ષ પુષ્ટિજીવનો શ્રી મહાપ્રભુજી નથી સમજી શકતા. એટલે સેવા અને સ્મરણ આ બંને ફલાનુભૂતિ છે. જેમને પ્રભુ કૃપા કરે છે એમને આ બંને અનુભૂતિ થાય છે. જેમના ઉપર પ્રભુની ઈચ્છા એવી છે કે એમને કેવલ આંતરાનુભૂતિ જ કરવા દેવી છે, તો પ્રભુ એ રીતે પણ કરાવે છે. એમાં પણ ફરી બે પ્રકારો છે. એટલે જેની સેવા કરવામાં આવે છે એ આપણો ભજનીય, એ ભજનીયનો માત્ર આનંદ મળે એ એક પ્રકારની ફલાનુભૂતિ છે, અને એક ભજનનો આનંદ મળે એ બીજો પ્રકાર છે. એટલે આપણે સેવાનો જ દૃષ્ટાંત લઈને ચાલીએ તો ઘરમાં માની લો કે બધા જ સેવાપરાયણ હોય, પરંતુ ઘરમાં જે કોઈ વડીલ હોય, એ વડીલ છે પોતાનો એક વિશેષ અધિકારના રૂપમાં અથવા તો પોતાનો વિશેષ આગ્રહના રૂપમાં પ્રભુની અંતરંગ સેવા છે એ કરવામાં એને વધારે રુચિ હોય. એટલે પ્રભુની સ્વરૂપ સેવા, જગાવવું, પોઢાડવું, સ્નાન શૃંગાર કરાવવા, આ પોતે કરવાનો આગ્રહ રાખે, અને પરિવારના અન્ય જે જનો છે એમના ભાગમાં ભગવત સેવા સંબંધી બાહ્ય ક્રિયાઓ પ્રાપ્ત થાય, એટલે ઝારીજી વગેરે પાત્ર માંજવા, રસોઈ કરવી, સાજ વગેરે બદલવા, ફૂલમાલા વગેરે કરી આપવી, આ બધી બહિરંગ જે ક્રિયાઓ છે એ પ્રાપ્ત થતી હોય. એમાં આપણે એમ સમજી શકીએ કે અંતરંગ સેવા છે જેની અંદર સ્વરૂપનો પણ સાક્ષાત સંસર્ગ પ્રાપ્ત થઈ રહ્યો છે એ તો ભજનીયનો આનંદ છે, એક દાખલા તરીકે કહી રહ્યો છું. અને બાકીની જે ક્રિયાઓ, બહિરંગ ક્રિયાઓ જે કરી રહ્યા છે એમને ભજનીયનો આનંદ નહીં મળીને ભજનનો આનંદ મળે છે, એટલે સેવાનો આનંદ મળે છે, કેમ કે ત્યાં ભજનીયનો સ્વરૂપનો સાક્ષાત સંસર્ગ નથી. અમારે પરિવારની અંદર એવું હતું કે જે વખતે દાદીજી ભાભીજી બિરાજતા તે વખતે સાત પુત્રવધુઓ અને એમના સંતાનો, એટલો મોટો પરિવાર હતો. એ પરિવારની અંદર પણ દાદીજીનો એ આગ્રહ રહેતો કે પ્રાતઃકાલમાં જાગીને સખડીની બધી જ રસોઈની સેવા સ્વયં કરતા, એ કર્યા પછી જેટલા પણ સ્વરૂપ બિરાજે એમની બધી જ અંતરંગ સેવાઓ સ્વયં કરતા, એટલે બધા સ્વરૂપોના શૃંગાર, એમને જગાવવા, દરેક ઝારી જેટલી ભરવાની હોય તે, જેટલા પણ ભોગ પધરાવવાના હોય તે, તુલસીજી સમર્પવા ભોગમાં, ધૂપ દીપ કરવા, આ બધી જ સેવા છે એ દાદીજી સ્વયં કરતા, અને સાત ભાઈઓ પૌત્ર અને સાત પુત્ર વધુ હાથ બાંધીને ખડા રહેતા. દાદીજીની અવસ્થા 80-85 વર્ષની થઈ ત્યાં સુધી પણ એમનો આ જ ક્રમ, અને એ ક્રમની અંદર અવસ્થાને કારણે પણ અને સેવાનો વિસ્તૃત ક્રમ હોવાને કારણે પણ રાજભોગ થતા થતા સાંજે 7 પણ વાગી જતા. મોટા ઉત્સવ હોય, ભારી શૃંગાર હોય, અભ્યંગ હોય તો સાંજે 7 પણ વાગી જતા, પરંતુ ન તો એમને કોઈ જાતના શરીરમાં પરિશ્રમનો અનુભવ થતો કે ન એમને મનમાં એમ થતું કે નહીં હું આ સેવાને કોઈકને આપી દઉં, એમનો જીવ કપાઈ જતો કે આ સેવા હું કેમ જતી કરી શકું. ત્યાં સુધી કે ભોગની અંદર ચમચો પધરાવવા માટે પણ દરેક ભોગમાં સ્વયં ચમચા જ પધરાવવાનો આગ્રહ રાખે. જો 60-70 પાત્રો હોય સામગ્રીના તો એ 60-70 ચમચા પણ સ્વયં જ પધરાવે, દરેકની અંદર સ્વયં તુલસીજી પધરાવે એ હદ સુધી એમની સેવા પરાયણતા પ્રાચીન દરેક ઘરોની અંદર આવી જાતના સેવા પરાયણ આચાર્ય વંશજો રહ્યા જ છે, હજી પણ છે. તાત્પર્ય એ છે કે અહીંયા જે આનંદ છે, જે સ્વરૂપ સેવા કરી રહ્યો છે એને ભજનીય અને ભજન એ બંનેનો આનંદ ત્યાં પ્રાપ્ત થઈ રહ્યો છે. અને જેને સ્વરૂપનો ચરણસ્પર્શથી વિશેષ કોઈ સેવા મળી નથી રહી એ લોકો બિચારા સ્વરૂપનો આનંદ કેવી રીતે લઈ શકશે? ન જગાવી શકે, ન પોડાવી શકે, ન સ્નાન કરાવી શકે, ન શૃંગાર કરાવી શકે, ન વીર્ય રોગ આવી શકે, ન આત્મનમુખસ્ત્ર કરાવી શકે. એમને માત્ર સેવા કે ભજનનો જ આનંદ લેવાનો રહી જાય છે. આ સ્થિતિ છે પ્રભુના સંબંધમાં. એટલે જ્યારે ફલાનુભૂતિ કરાવે છે ત્યારે પ્રભુમાં પણ આવી જાતનો અધિકાર પ્રભુ આપે છે કે કોઈકને ભજનનો આનંદ આપે છે, કોઈકને ભજનીયનો આનંદ આપે છે. એ આંતરમાં પણ છે અને બાહ્યમાં પણ છે. આવું તારતમ્ય પ્રભુ શા માટે પ્રગટ કરે છે એ વાતને અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે કે પ્રભુ ફલાનુભૂતિ ગુણ અને સ્વરૂપના ભેદથી કરે છે. છે પુષ્ટિજીવ, અને પુષ્ટિજીવ છે તો એને ફલ તો ભગવાન જ મળશે, પરંતુ ભગવાન પુષ્ટિજીવની કક્ષા એટલે પુષ્ટિજીવના ગુણો અને પુષ્ટિજીવનું સ્વરૂપ એ વિચારી અને એને ફલદાન કરે છે. બીજી રીતથી પ્રભુનું સ્વરૂપ અને પ્રભુના ગુણો એના ભેદથી પ્રભુ એને પુષ્ટિજીવને ફલરૂપમાં અનુભવાય છે. આમ ગુણ અને સ્વરૂપને બંને રીતે સમજવાના છે, ભક્તના ગુણ સ્વરૂપ અને ભગવાનના પણ ગુણ સ્વરૂપ. એટલે પુષ્ટિજીવને એક સ્ટાન્ડર્ડ પકડો, પુષ્ટિજીવને ભિન્ન ભિન્ન ભગવાનની ફલાનુભૂતિ થઈ રહી છે તો એ કેવી રીતે થશે? કોઈક જીવને ભગવાન વાત્સલ્ય ભાવથી ભાવિત થઈ રહ્યા છે, દાખલા તરીકે યશોદાજી છે. હવે અખંડ અનંત બ્રહ્માંડનો નાયક છે, પણ યશોદાજીએ એમના અંદર પુત્રબુદ્ધિ કરી છે તો પ્રભુ અનંત બ્રહ્માંડના નાયક છે, સર્વરૂપ હોવા છતાં પણ એમના સામે પુત્રરૂપથી ઉપસ્થિત છે. તમારો ભાવ પુત્રભાવ છે, વાત્સલ્ય ભાવ છે, તો હું તમારો પુત્ર છું. જે સખાઓ છે એમના સન્મુખ પ્રભુ મિત્ર બનીને ઉપસ્થિત છે કે યશોદાજીનો મારામાં વાત્સલ્ય છે તો હું એનો પુત્ર છું, પણ તમારો તો હું મિત્ર છું. પ્રભુ પોતાના અલગ અલગ ગુણોને, અલગ અલગ અવસ્થાઓને, પોતાના અલગ અલગ ધર્મોને ત્યાં ફલાનુભૂતિની અંદર તે તે ભક્તના ભાવ અનુસાર પ્રકટ કરી રહ્યા છે. એટલે ભગવાન કહે છે, યદ્યત ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયસે સદનુગ્રહાય. જેવી જેવી બુદ્ધિથી ભક્તો છે મારું ચિંતન કરે છે, ભાવન કરે છે, તેવા તેવા સ્વરૂપથી હું એમના સામે પ્રસ્તુત થઈ રહ્યો છું. યે યથામામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. જેવી ભાવનાથી જે મારું ભજન કરે છે તે રીતે હું પણ એનું ભજન કરું છું. એમ પ્રભુના સ્વરૂપ ભેદ આપણે કેમ વિચારી શકીએ? જેમ પ્રભુ કોઈના સામે બાલક રૂપથી પ્રકટ થયા, કોઈકના ઉપર કિશોર લીલા કરી, કોઈના સાથે પ્રભુએ પ્રૌઢ લીલા પ્રકટ કરી, કેટલાક અવતાર ભેદથી કોઈકે પ્રભુને મર્યાદા સ્વરૂપ જોયા તો રામચંદ્રજીના સ્વરૂપમાં પ્રકટ થયા, કોઈકે પ્રભુને પુષ્ટિ સ્વરૂપથી વિચાર્યા તો પ્રભુ એમના માટે કૃષ્ણ સ્વરૂપથી પ્રકટ થયા. આ પ્રભુના સ્વરૂપ ભેદ છે. પ્રભુના ગુણો અનંત છે, પરંતુ ઐશ્વર્યવીરી યશસ્વી જ્ઞાન વૈરાગ્ય એ પ્રભુના પ્રમુખ ગુણો છે, જેની અંદર બીજા બધા ગુણોનો અંતર્ભાવ કે સમાવેશ થઈ જાય છે. તો કોઈ જીવની સામે પ્રભુ પોતાનું કેવળ ઐશ્વર્ય પ્રકટ કરે છે એવી લીલા કરે છે, કોઈકના સામે પ્રભુ પોતાનું માત્ર વીર્ય પ્રકટ કરે છે, તો એ એ ભક્તોને પ્રભુ તે રીતે ફલના અંદર ફલના રૂપમાં અનુભવ થાય છે. ભાગવતના અંદર પ્રભુની જે દશમસ્કંધી લીલા છે એની અંદર આ બધા ગુણોનું પણ નિરૂપણ છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીની અંદર જ્યારે જ્યારે પ્રભુ કોઈ કાર્ય કરે છે ત્યારે ભટ્ટી લખી દે છે કે ભાઈ આ ઐશ્વર્ય ગુણથી થયું, અહીંયા પ્રભુએ પોતાનો વીર્ય ગુણ પ્રકટ કર્યો, અહીંયા વૈરાગ્ય ગુણ પ્રકટ કર્યો. તો ભક્તોને પ્રભુને એનો ભાવ કેવો છે તે અનુસાર પ્રભુ એમને એ રીતે એ ગુણોના પ્રાધાન્યથી એમના ભાવને સંતોષ આપે છે. શ્રી મહાપ્રભુજીએ એક સ્થાનમાં સુબોધનીજીની કારિકામાં કહ્યું છે કે જીવો છે એમની સમસ્યા એ છે કે એમના પોતાના જે સાત્વિક રાજસ તામસ આદિ જે ભાવો છે એ ભાવોને બદલવા અને પ્રભુના નિર્ગુણ સ્વરૂપના અનુરૂપ એમના ભાવોને કરવા એ બહુ લાંબી પ્રક્રિયા છે. એટલે પ્રત્યેક ભક્તના ભાવને બદલીને પોતાના અનુરૂપ કર્યા પછી એમની સાથે એક સમાન લીલા કરવી અને એમને ફલાનુભૂતિ કરાવવી એ બહુ લાંબો કોર્સ છે. એટલે પ્રભુ એવું નહીં કરીને ભક્તનો જેવો ભાવ છે, જેવી કક્ષા છે, જેવી એની અપેક્ષા છે તેવા એના સામે બની જઈ રહ્યા છે. એ શોર્ટકટ લાગે છે પ્રભુને, કેમ કે પ્રભુના માટે ભક્તના ભાવના અનુરૂપ થવું તો માત્ર સંકલ્પ માત્ર કરવાનો વિષય છે, પરંતુ ભક્તો છે એમના ભાવને પોતાના અનુરૂપ એક સરખા બનાવવા એ બહુ મોટી ટ્રેનિંગ થાય. જેમ સેનાની અંદર લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ કરતા જે પરેડો કેટલા વર્ષો સુધી કરે ત્યારે જઈને એ બધા એક સરખા ચાલી શકે, હવે એવી ભક્તોની પરેડ કરાવવામાં ભક્તોને પણ પરિશ્રમ છે અને એમાં વિભિન્નતાનો જે આનંદ છે, વિવિધતાનો આનંદ છે એ પણ નથી રહી જતો, એકદમ મોનોટોનસ થઈ જાય છે. એટલે પ્રભુને એ નથી ગમતું. એટલે પ્રભુ એ કરવાના સ્થાને ભક્તના અનુરૂપ પોતાના સ્વરૂપ અને લીલાને ઢાળી દે છે. એ રીતે અહીંયા પ્રભુ જ્યારે કોઈ ગુણ પ્રકટ કરે છે તો ભક્તની એવી ઈચ્છા છે, જેમ ભીષ્મ છે એ એકદમ રાજસ વૃત્તિના ભક્ત છે, પ્રભુ છે એ ગોવાળિયા બનીને ભીષ્મની સામે પધારે કે રાસ ક્રીડા કરે તો ભીષ્મને મજા ના આવે કે આમાં શું વેવલા વેળા લાગે એમને. ભીષ્મ છે એ શૌર્ય પ્રધાન છે, આખું જીવન એમણે એવી રીતે જીવ્યું છે. એટલે જ્યારે ભીષ્મના સામે અર્જુન છે એ લાગણીવશ શસ્ત્ર નહોતો ચલાવી શકતો ત્યારે અર્જુનને સુરાતન ચડાવવા માટે અને ભીષ્મના ભાવ અનુરાગ એમને અનુભૂતિ કરાવવા માટે ભગવાન રથ છોડીને એને કૂદીને પધાર્યા અને રથનું પૈડું ઉપાડીને ભીષ્મ ઉપર પ્રહાર કરવા દોડ્યા. હવે તમે વિચાર કરજો કે જો કોઈ અન્ય ભક્ત હોત એ સ્થાને તો એની મનોવૃત્તિ પ્રભુના આવા સ્વરૂપને જોઈને એમનું મન કેવું થયું હોત, ક્યારે આપ શું પરિશ્રમ કરી રહ્યા છો, લ્યો તલવાર હું મારું જ ગળું કાપી દઉં એમ કરીને પોતે જ પોતાનો શિરચ્છેદ કરવા તત્પર થઈ જાય, એક વિચાર છે. અથવા આવા ક્રોધાયમાન આવું તામસ સ્વરૂપ કાલરૂપ ધારણ કરવાની આપણે જરૂર શું છે, એમ કોઈ જ્ઞાની હોય ભગવાનને સલાહ આપી દે કે આપ સંકલ્પ કરો ને આવું બધું કરવાની જરૂર શું છે, મજા નથી આવતી, આવી ઇમેજ અમારી તમારા મનમાં ધારી નથી કે આપ આવું કરશો, આ તો બધા નાના નાના કામ છે, આ બધાને કરવામાં આપે શા માટે પરિશ્રમ લેવો જોઈએ. પણ ભીષ્મ છે એ પોતાની એમની પ્રકૃતિ જ એવી છે કે ભગવાન પણ એમની સામે કોઈ યોદ્ધાના રૂપમાં ઉપસ્થિત થાય તો જ એ ભગવાનના સ્વરૂપમાં એમને આનંદ આવે. એટલે એ પ્રસંગ ઉપર ભીષ્મે અદ્ભુત સ્તુતિ કરી છે ભગવાનની. એમણે શાસ્ત્ર છોડી દીધા છે, શાસ્ત્ર છોડી દીધા છે, પણ ત્યારે ભગવાનની એમણે સ્તુતિ કરી છે. અને સ્તુતિ કોઈ વખતે તમે વાંચજો મહાભારતમાં, આપણને એમ લાગે કે આ કઈ જાતની સ્તુતિ છે, કેવા સરસ તમારા વાળ છે, વિખેરાયેલા છે, આંખો તમારી ક્રોધથી ભભૂકી રહી છે, શરીરના અંગ અંગમાંથી ખૂન ટપકી રહ્યું છે, આવી સ્તુતિ એવા ભગવાન આપને મારા નમસ્કાર. ખૂન ટપકી રહ્યા છે એમાં નમસ્કાર કરવા હોય, પાટાપીટી કરવાની હોય કે સ્નાન કરાવવાના હોય, પણ એમને એમાં જ આનંદ આવી રહ્યો છે, એમ કે એમની પ્રકૃતિ એવી છે. તો ભગવાન એમની સામે જો આવું વીર્યગુણ પ્રકટ ન કરે અને એની જગ્યાએ કોઈ બીજા સ્વરૂપથી પ્રકટ થાય તો ભીષ્મને કંઈ ભગવાન જેવું લાગે નહીં, આમાં કંઈ મજા નથી આવતી, શણગાર ફરીથી બદલવા પડશે એમ લાગે. આપણે પણ ઠાકોરજીને દશેરાની અંદર ઢાલ તલવાર ખંજર ધરાવીએ છીએ દશેરા વખતે, હમણાં આવશે એ દિવસો, અને કારખાના પદ ગાઈએ છીએ. તો આવા કંઈક સ્વરૂપ હોય તો ભીષ્મ જેવા ભક્તો છે એમને આનંદ આવે અને જો